વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 40મો સર્ગ. રાવણે મારીચને તતડાવવો અને સીતાહરણના કાર્યમાં સહાયતા કરવાની આજ્ઞા આપવી. મારીચની આ વાત ઉચિત અને સ્વીકાર કરવા યોગ્ય હતી. તો પણ જેમ મૃત્યુની ઈચ્છા ધરાવતો રોગી દવા લેતો નથી, એ જ રીતે એના ઘણા સમજાવવા છતાં રાવણે એની વાત ન માની. કાળથી ભરાયેલા એ રાક્ષસ રાજે યથાર્થ અને હિતની વાત કહેનાર મારીચને અનુચિત અને કઠોર શબ્દમાં કહ્યું. દૂષિત કુળમાં ઉત્પન્ન થયેલા મારીચ, તમે મારી સામે જે નકામો બકવાટ કર્યો છે એ મારા માટે અનુચિત અને અસંગત છે. ઉસર ભૂમિમાં વાવેલા બીજની જેમ સાવ નિષ્ફળ છે. તમારા આ વચનો દ્વારા મૂર્ખ પાપાચારી અને ખાસ કરીને મનુષ્ય રામ સાથે યુદ્ધ કરવાના અથવા એની પત્નીનું અપહરણ કરવાના નિશ્ચયમાંથી મને ડગાવી શકાય એમ નથી. એક સ્ત્રી કઈ કઈની મૂર્ખતાભરી વાત સાંભળીને જે રાજ્ય, મિત્ર, માતા અને પિતાને છોડીને એકાએક જંગલમાં આવ્યો છે તથા જેણે યુદ્ધમાં ખરનો વધ કર્યો છે, એ રામચંદ્રની પ્રાણપ્રિય પત્ની સીતાનું હું તારી સામે જ હરણ કરીશ. મારીચ, આવો મારા હૃદયનો નિશ્ચિત વિચાર છે એને ઇન્દ્રાદી દેવતાઓ અને સઘળા અસુરો મળીને પણ બદલી શકે એમ નથી. જો આ કાર્યનો નિર્ણય કરવા માટે તમને પૂછવામાં આવ્યું હોત કે આમાં શું દોષ છે, શું ગુણ છે, આની સિદ્ધિમાં કયું વિઘ્ન છે અથવા આ કાર્યને સિદ્ધ કરવાનો કયો ઉપાય છે, તો તમારે આવી વાત કહેવી ઉચિત હતી. જે પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય એ બુદ્ધિશાળી મંત્રીએ રાજા એને પૂછે ત્યારે જ પોતાનો અભિપ્રાય જણાવવો જોઈએ, અને એ પણ હાથ જોડીને નમ્રતા સાથે. રાજાની સામે એવી વાત કહેવી જોઈએ જે બધી રીતે અનુકૂળ, મધુર, ઉત્તમ, હિતકર તથા આદરયુક્ત અને ઉચિત હોય. રાજા સન્માનનો ભૂખ્યો હોય છે, એની વાતનું ખંડન કરીને આક્ષેપાત્મક ભાષામાં જો હિતકર વચન પણ કહેવામાં આવે તો એ અપમાનજનક વાતમાં એ રાજાને કદી રુચિ થતી નથી. નિશાચર, અમિત, તેજસ્વી, મહામનસ્વી રાજાઓ અગ્નિ, ઇન્દ્ર, સોમ, યમ અને વરુણ એ પાંચ દેવતાઓનું સ્વરૂપ ધરેલા હોય છે, તેથી તેઓ પોતાના આ પાંચે ગુણ પ્રતાપ, પરાક્રમ, સૌમ્ય ભાવ, દંડ અને પ્રસન્નતા પણ ધારણ કરે છે. માટે બધી પરિસ્થિતિઓમાં હંમેશા રાજાઓનું સન્માન અને પૂજન જ કરવું જોઈએ. તમે તો પોતાના ધર્મને ભૂલીને માત્ર મોહને વશ થઈ રહ્યા છો. હું તમારો અતિથિ છું, છતાં તમે દુષ્ટતાવશ મારી સાથે આવી આકરી વાતો કરી રહ્યા છો. રાક્ષસ, હું તમને મારા કર્તવ્યના ગુણદોષ પૂછતો નથી કે ન, એ પણ જાણવા ઈચ્છું છું કે મારા માટે શું યોગ્ય છે. અમિત પરાક્રમી મારી જ, મેં તો તમને એટલું જ કહ્યું હતું કે આ કાર્યમાં તમારે મારી સહાયતા કરવી જોઈએ. સારું, હવે તમારે સહાયતા માટે મારા કહ્યા મુજબનું જે કાર્ય કરવાનું છે એ સાંભળો. તમે સોનાનું ચામડું ધરાવતું કાબરચિત્રું હરણ બની જાઓ. તમારા આખા શરીરમાં ચાંદી જેવા સફેદ ટપકા હોવા જોઈએ. આવો રૂપ ધારણ કરીને તમે રામના આશ્રમમાં સીતાની સામેથી વિચરો. એકવાર વિદેહ કુમારીને લોભાવીને જ્યાં તમારી ઈચ્છા હોય ત્યાં ચાલ્યા જાઓ. માયામય કાંચન મૃગરૂપે તમને જોઈને મિથિલેશ કુમારી સીતાને બહુ આશ્ચર્ય થશે અને તરત રામને કહેશે કે તમે આને પકડી લાવો. જ્યારે રામ તમને પકડવા માટે આશ્રમથી દૂર ચાલ્યા જાય એટલે તમે પણ દૂર સુધી જઈને શ્રીરામના અવાજમાં બરાબર એમના જેવા જ સ્વરમાં અરે રે સીતા, અરે રે લક્ષ્મણ કહીને પોકારજો. તમારા આ પોકારને સાંભળીને સીતાની પ્રેરણાથી સુમિત્રા કુમાર લક્ષ્મણ પણ સ્નેહવશ ગભરાઈને પોતાના ભાઈના માર્ગનું અનુસરણ કરશે. આમ રામ અને લક્ષ્મણ બંને જણના આશ્રમથી દૂર ચાલ્યા ગયા પછી હું સુખેથી સીતાને હરી લાવીશ, બરાબર એ રીતે જેમ ઇન્દ્ર સચિને હરી લાવ્યા હતા. ઉત્તમ વ્રતનું પાલન કરનારા રાક્ષસ મારીચ, આ રીતે આ કાર્યને સંપન્ન કરીને જ્યાં તમારી ઈચ્છા હોય ત્યાં ચાલ્યા જજો. હું આ કાર્ય માટે તમને મારું અડધું રાજ્ય આપી દઈશ. સૌમ્ય, હવે આ કાર્યને સિદ્ધ કરવા માટે પ્રસ્થાન કરો, તમારો માર્ગ મંગળમય થાવ, મંગળમય થાવ. રથમાં બેસીને દંડકારણ્ય સુધી તમારી પાછળ પાછળ આવીશ. રામને છેતરીને યુદ્ધ વિના સીતાને પ્રાપ્ત કરી કૃતાર્થ થઈને તમારી સાથે જ લંકાએ પાછો જઈશ. મારી જ, જો તમે ના પાડશો તો તમને હમણાં જ મારી નાખીશ. મારો આ કાર્ય તમારે અવશ્ય કરવું પડશે. હું બળનો પ્રયોગ કરીને પણ તમારી પાસે આ કામ કરાવીશ. રાજાની વિરુદ્ધમાં ચાલનારા પુરુષ કદી સુખી રહી શકતો નથી. રામની સામે જવાથી તમારા પ્રાણ જાય એવી આશંકા માત્ર છે, પરંતુ મારો વિરોધ કરવાથી તો આજે જ તમારું મૃત્યુ નિશ્ચિત છે. આ વાતો પર બુદ્ધિપૂર્વક સારી પેઠે વિચાર કરીજો, ત્યાર પછી જે હિતકર લાગે એને એ રીતે તમે કરો. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં 40મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.